વાળ લગાડો કે ના, પણ એ એ તમારે રેગ્યુલર થવું છે ને, ત્યાં પણ થવું જોઈએ. ભાઈ એવું એવું તૂટતું કેમ હશે? હે, એવું તૂટતું કેમ હશે? એ વ્યવહારમાં જાગૃતિ કેમ નથી રહેતી એમ ને? ના, તો આપડે ગોઠવી જાગૃતિ રહીએ છીએ. આપડે કહીએ કે ભાઈ વ્યવહાર બગાડવો નથી, વ્યવહારમાં કશું બમ ના આવી જોઈએ. એ દાદા પાસે તમારે કરાવી લો, વિધિમાં વાત કરીને કે વ્યવહારની જાગૃતિ માટે આ શ્રમદાન કરી ને વ્યવહાર ચોખ્ખું રહેવું છે. ભાડા બાણા રાખ્યા બધા, તો એ પ્રમાણે બધું વ્યવહાર આપડે સમજે ને, કે આ મોટું મન નતું તો આ રખાયા નહીં તો કઈ લોકો સ્ત્રીઓ ના પછે આ ભય રાખી શકે. પણ સ્ત્રીઓ તો મન એવું એમ ટૂંકું હોય, જો ઝેરવી ના શકે. પણ ત્યાં ઝેરવ્યું તો હવે ઝેરવી જાણજે, કહ્યું પડે ને. મોટું મન થયું તો મોટું મન હવે જો વિશાળ કરીને પણ આપણે કામ પાડી દઈશું. શું કહ્યું? કઈ જોડે ઓછું કઈ લઈ જવાનું છે? ભૂપેન્દ્રભાઈ નું મન મોટું હોય પણ સ્ત્રીઓ તો ટૂંકું ગાળો કે છે, એને ગમે નહીં આ કે છે, જોડે જોડે ના ફાવે. સ્વતંત્ર ખોરે મા બાપ છે એ જુદું ખોળે. કેવું? પણ આ આનંદ જરા આનંદ થી જેને પતાવી બધું. દાદા પણ એમાં સંસ્કાર નો ના ફેર પડે? સારા સંસ્કાર ની સ્ત્રી હોય તો એને એવું ના જ થાય. સંસ્કાર માં તારા ભર્યું ને, નહીં તો ભૂપેન્દ્ર ને મુશ્કેલી થાય. હુડી વચ્ચે ઉપાય થાય, હુડી વચ્ચે ઉપાય થવું ના પડ્યું સારા સંસ્કાર ના ઘરની. અને પેલી ભોગીદાર ની દીકરી સારી લાગે છે, દુઃખ ના ધારે બીજા ની પણ એ છે તે પોતાના અહંકાર ને લઈને. અહંકાર હાથવા માટે દુઃખ ના રડે, પડે તો બહુ પડે. બાકી તે જમાના ડેરાસર બાંધા લોકો ની પાસે પૈસા ના, તે જમાનો મને 36,000 રૂપિયા કાઢી. એટલું કામ એમના હાથે સારું થઈ ગયું છે, તે ભૂમિ આશા રખાઈ ગઈ. બરાબર. કેદારના 36,000 હતા. એ વાત આવે કે મગજ કામ નહીં કરે તો એ પેરેગ્રાફ કુદીને આગળ જતો, પણ આગળ જવાનો ધ્યેય પછી બીજી વાર જયારે વાંચવા માંડી તે ધીમા ધીમા વાંચીએ, પછી લાઈન મારીએ નીચે કે જયારે પાછું વાંચો તેના પર ધ્યાન અપાય ને મનન કરાય, પછી ધીમે ધીમે બધું એમ કે સમજાતું જાય. કોઈ પુસ્તક માં આવું જ્ઞાન હોય ને? લોકો એ મને કહ્યું ને કે આ નવા શાસ્ત્રો તરીકે કામ લાગશે, લોકો લાગશે જરા. હા, કારણ કે બધી જ વાત આવી ગઈ છે. વાત આવી પણ આખું પરિવર્તન કરી નાખે માણસ જીવન નું. પરિવર્તન કરી નાખે પૂરી કરવાની છે, સંપૂર્ણ ફીસ પૂરી થઈ જાય છે. પૂરી થઈ ગઈ ફીસ પૂરી લીધવાની છે. છોકરા પરિગ્રહ કરો, પણ એ તો એ આપડી ઈચ્છાપૂર્વક નથી. શું કહે? ઈચ્છાપૂર્વક નું નથી. હા, કે નાખી દે ના, પણ આ પરિગ્રહ એવું ભગવાન કે છે. શું કહો વધારે? તારે સુઈ જવા નાખવું જોઈએ. પછી દાદા ને સુખ આપવા માટે હોલ બંધ, અને આપડે માટે હતું તેનું તે સુખ નહીં. કોઈ કઈ અમાર સુખ પ્રાપ્ત કરે ને અમારી ભાવના એની જ થાય. અમાર શું સુખ છે ભાઈ? અમાર જો સુખ હોય તો તીર્થન કરો, મોટા ચક્રવર્તી રાજા છોડીને ચાલે ગયા. ના જાય નહીં. કેમ તમે પાછા? આપણે માથા કુટ કરીને બધું પૂંછવી કરીએ છે. મે આમ કરીને તેમ કરીને મારે આસના મોજા બનાવો છો. બોલ બોલ કા કા કર્યા છે વગર તમે શું કહેતા કે કરી ને કરી ને કે મેરે થયા કે છે તો તમે દાદા મરે બધા રિલેશન વાળો છે. રિલેશન વાળો છે મારે આ રિલેશન જ છે. રિલેશન ના આધારે એ રહ્યો છે અને રિયલ આત્મા ને રિલેટિવ રિલેટિવ કોઈ છે જ નહીં. સંપૂર્ણ રિયલ જ છે, કોઈની જરૂર નથી.